ચોખ્ખા હિન્દુ નો છોકરો મંસાર કરતો હોય તો આપડે જાણું કે એમને એમ કરે એની ગાંઠ હશે મંસાર ની. બરોબર છે, મંસાર ની ગ્રંથિ હોવી જોઈએ. ગ્રંથિ ફૂટે એટલે એના બીજા બીજા ભાઈબંધ મિત્ર ત્યારે બધા મળી આવે, સંજોગો ભેગા કરી આપે. બરોબર, એને વિચાર આવે કે આપડે મંસાર કરવું જોઈએ. અને જે મંસાર કરવું જ નથી એને ગાંઠે જ ના ભાઈ નહીં. અને આ ભાવ માં છે તે કોઈ માણસ મંસાર કરતો ના હોય પણ એના મિત્ર એવા બની ગયા, હોટલ માં જોડે જાય પેલો એક વખત કે બે વખત કે ના બંધ ઉલટી થાય, હું તો મને હું નહીં ખાવું કે છે. પછી ખાય નહીં પણ મનમાં વિચાર આવે કે વાંધો કઈ ખાસ એવું નથી આમાં, તો ગંથી પડે. પાછી ગંથી પડે અને ગંથી પડે આવતો ભાવ પછી ચાલુ થાય. એ ગાંઠો હોય છે, પણ ક્યારે ફૂટે? જેમ ખેતરમાં જમીનમાં થતી ગાંઠ હોય છે ને, કંકોડી ની ગાંઠ. બરોબર છે, તે ઉનાળામાં ના ફૂટે. આપડે કઈ ગાંઠે બધું વાડી પર વેલા કાઢી નાખ બધા, અને કાઢી નાખીને આપડે તો આવ્યો ત્યારે કે ભાઈ હજુ ના ચાલે, તો ચુમા હું આવે પછી જોજે જુલાઈ મહિનામાં કઈ ફૂટેલું ના હોય ત્યારે નીકળી ગયું કેવાય. અને ફૂટેલું હોય તો ગાંઠ છે, તે ફૂટેલા ને ગાંઠ ને કાઢી નાખજે. જ્યાં જ્યાં ફૂટેલું હોય તો ગાંઠ ખાય ખોદીને કાઢી નાખ. પછી કે છે હવે મારું ક્લિયર થઈ ગયું, ના હજી આ વર્ષમાં જુઓ તો કોઈ કોઈ જગ્યાએ અધૂરી ગાંઠ કપાઈ ગયેલી હોય ને, પછી ફૂટે એટલે પછી એમ કરીને ગાંઠો કાઢી નાખવાની. પછી ગાંઠો વગરનો થયો એટલે નિર્ગંધ થયો, નિર્ગંધ. અમારી ગાંઠ ના હોય એમને નિર્ગંધ કહેવાય. બરોબર છે, એટલે અમારું મન એક દેશ ઉભું ના રહે કોઈ જગ્યાએ. બરોબર. અને બેન નું તો મન કેવું હોય, એક ગોળ ઉપર જેમ માખી ભમ્યા કરે ને એવું એનું મન ભમ્યા કરે કોઈ વસ્તુ પર. બધાનું એવું, બધાનું જેવું, કોઈનું પાંચ મિનિટ ગમે, કોઈ દસ મિનિટ, કોઈ ગમે, કોઈ અડધો અડધો કલાક સુધી ભમ્યા કરે. બરોબર છે. અને અમારું મન કોઈ જગ્યાએ બંધ થાય. So do I do pratikrama on things that I know that I should try to eliminate the knots that I should? That is the best medicine. એ કે છે કે આ બધા આ બધી ગ્રંથિઓ કે છે કાઢવા માટે આ બધી ગ્રંથિઓ ઉખેડવા માટે હું મારે પ્રતિક્રમણ કરું જેથી કરી મારી ગાંઠો નીકળી જાય. ગ્રંથિ ટાઈમ થાય એટલે ફૂટે, ટાઈમિંગ હોય કે અમુક ટાઈમ આ ઉગી નીકળે ફૂટે એટલે ત્યારે આપણે એની તન્મા થવું જોયા કરવું. એટલે એ કઈ ગાંઠ છલાયો ફૂટે એટલે તન્મા એક જ નહીં થવાનું, એટલે ડીપ રૂટ એમ જોયા કરવું એટલે જાય. વખતે તન્માકાર થાય એ ગાંઠ હોય એટલે ખાય કરવું, તો ખાનાર નહીં પણ જોવું. બરોબર છે, એટલે ગાંઠ કઈ બધી. બતાવો સ્ટ્રોંગ રહે એવું કઈ એ ખાવાનું નથી કઈ, છતાં એમ પછી એ પણ જોવું જોવું એટલે ગાંઠ બધી છૂટી જાય. હવે ગાંઠે છૂટવા મળે છે, પેલી ગાંઠે વધ્યા કરી દીધી પેલા વધ્યા કરી, હવે ગાંઠે છૂટવા મળે. તમારે શું છૂટશે ને? હું ઇઝ ધી ફાધર ઓફ માઇન્ડ એન્ડ મધર ઓફ માઇન્ડ. ઓપિનિયન કઈ બોલ્યો કે આ નલાયક જ છે એ બોલ્યો કે મેં ગાંઠ પડી અનુભવ થયું. ઓપિનિયન ના બદલી કઈ એમ કે છે કે એની જાગૃતિ રાખવી બહુ અઘરી છે. નહીં, જાગૃતિ મેં આપી છે, અઘરી નથી, તારે રાખવાની નથી, તારે નક્કી કરવાનું. દાદા એ જે જાગૃતિ આપી છે મારો ઉપયોગ કરવાનો છે. તારે જાગૃતિ વધી નથી બે દાડા માં? હા, તો એ હજી પૂરી પૂરી ફૂલ ફૂલ થઈ જશે. માઇન્ડ ઇઝ કમ્પ્લીટ ફિઝિકલ, ફિઝિકલ પછી મન બુદ્ધિ, મન હંમેશા શરીર ની બહાર નીકળે નહી. તો આપડે લોકો શું કે મારું મન તો લોસ એન્જલસ જાય છે. તમારું મન ત્યાં ગયું હતું કે મટલ પર ગયું હતું? નઈ ગયું. એક વખત કે બે ત્રણ વખત? એક જ વાર. તે શું જોયું? ત્યાં જોયું નથી. મેં કહ્યું કે હું ગુરુવારે રાત્રે આવીશ, તમને બધાને એરોપ્લેન પર મૂકીને આવીશ એમ મેં કહ્યું. તમને બધાને એરોપ્લેન પર મૂકીને આવીશ એટલું કહ્યું. તમને બધાને એરોપ્લેન પર ગુરુવારે મૂકીને હું આવીશ. બરાબર. અરે એ મન નતું ગયું, મન આ શરીર ની બહાર નીકળે નહી. મન આ શરીર ની બહાર નીકળે ને તો યોગ્ય પહેરવા ના રે ફરી. એટલે ચિત્ત નીકળે, ચિત્ત નીકળે, ચિત્ત ભટકે બધે, ચિત્ત ભટકે. અને ચિત્ત તો આગળ જઈને તમારે મોટર ખુરશી ટેબલ બધું જ આવે. દેખાય ના દેખાય? તમારી રૂમ ની ખુરશી ટેબલ બધું દેખાય ના દેખાય? એ ચિત્ત છે, ચિત્ત ના શક્તિ છે જોવાની. એટલે ચિત્ત ભટકે બધે, તે શરીરમાં ભટકે અને બારે ભટકે. કારણ કે એ છે તે ખુદા ભક્ત છે. શું છે? ટિકિટ ના જોઈએ કઈ છે એ ભટકે ગમે ત્યાં ભટકે. ઇન્ડિયા બહુ છે પણ જોયા હોય પાછું ત્યાં આગળ રૂમ માં બધું દેખાય બધું એનું. અને મન તો હે ખાલી વિચાર જ જયારે ચડ્યું હોય ને એ જ વિચાર ની દશા, એ જ મન, એ સિવાય બીજું બધું મનમાં કશું હોતું જ નથી. ખાલી વિચાર નો તો આંબળો, તે ઘડીમાં આંબળું આમનું ફરફર કર્યા કરે આંબળો. પાછો એ જ આંબળો પાછો આમ ફર્યા કરે, આંબળે ચડેલું મન કેરાય. ચિત્ત, ચિત્ત એટલે આ હજે ભાઈ ને ચિત્તમાં થોડુંક ચિત્ત અશુદ્ધ થયેલું છે. એ ચિત્ત શુદ્ધ થાય તો આત્મા થઈ જાય. જય સચિદાન. પછી બુદ્ધિ પ્રોફિટ એન્ડ લોસ દેખાડે દેખાડે કરે તે બુદ્ધિ છે. There is profit and there is loss. બસ માં ચડતી વખતે લોસ ને પ્રોફિટ જોઈ લે, ટ્રેન માં ચડતી વખતે પ્રોફિટ લોસ જોઈ લે, અહી બેસતી વખતે પ્રોફિટ લોસ જોઈ લે. કેવા બેસી દાદા? એ બુદ્ધિ બુદ્ધિ નું કર્મ. આ તો પહેલું, આ તો પહેલું. એટલે બુદ્ધિ એનું કામ આ પ્રોફિટ એન્ડ લોસ જોવા. પ્રોફિટેબલ થાય એવો રસ્તો દેખાડે, લોસ ના જાય એવો રસ્તો દેખાડે, એ બધું કરે. તમને પ્રોફિટ લોસ દેખાડે કે ના દેખાડે? આ બધું કેવી રીતના આ બુદ્ધિ આ બધું કરે તો એનાથી કઈ રીતના દૂર રહેવું? અભૂત કઈ રીતે થવું? અભૂત તો આપડે બુદ્ધિ ધીમે ધીમે ઓછી થતી જાય ને, જ્ઞાન જેટલું પ્રગટ વધારે થાય તેમ તેમ પેલી ઓછી થતી જાય. દાદા વહાટલું જે બધું થઈ ગયું તેને યાદ કરવું તેવો બુદ્ધિ નું કામ છે? પાછળ નું જે બધું થઈ ગયું તેને યાદ કરવું એ પણ બુદ્ધિ નું કામ છે. પાછળ નું જે થઈ ગયું એને યાદ કરવું એ પણ બુદ્ધિ નું કામ છે. એ બધું બુદ્ધિ એટલે પણ આ શક્તિ નું જ કામ છે ને. બુદ્ધિ એ પ્રકાશ. જે બધું વહાણ થઈ ગયેલું તે યાદ રાખવું નથી ને, અમારા જીવાને તો બહુ ઓછું યાદ રહી છે, તે સારું કહેવાય? પાછળ જે થઈ ગયેલું તે એમણે યાદ રાખવું નથી તો તે સારું કહેવાય? બિલકુલ ભૂલી જાય એના જેવું કોઈ નહીં. હું યાદ જ નથી રાખતો એટલે પૂછું છું. થઈ ગયું એને તો આપડા ઉદાહરણ શું કરવાના? ઇન્કમટેક્સ ભરી ગયા, બીજું ભરી ગયું, લોનાર લઈ ગયા, હાલનાર હાલી ગયા, તો આપણે શું કરવાનું? કોઈ કોઈ વાત દાદા બધા યાદ કરાવે છે કે તમે ઇંગ્લેન્ડ માં રહેતા હતા, તમે ત્યાં ભણ્યા તો બધું આ બધું ક્યાંથી ભૂલી ગયા? તમે 8 વર્ષના હતા તો તમે ઇન્ડિયામાં તો તમે ભણ્યા હતા તો આ બધું ક્યાંથી ભૂલી ગયા? પણ મને તો તારા ઇન્ડિયાનું બી યાદ નથી ને ઇંગ્લેન્ડ નું બી યાદ નથી, મને સારાનું બી યાદ નથી ને ખોરાક નું બી યાદ નથી. ના, યાદ ના રહે સારું. પ્રકર કામ નું ભૂતકાળ તો ઉઠામ મૂર્ખા નું કામ છે, ભવિષ્ય વર્તમાન કાળની તૈયારી રાખી. વર્તમાન એક વસ્તુમાં તન્મય કહે રે કે દાદા નું નિનિત ધ્યાસન માં જ રહે, એવું તો બની શકે કે નહીં? બની શકે, એ સારું ઉત્તમ કહેવાય. તો એવા કઈ આશીર્વાદ આપો દાદા કે અમારે ક્યાં રવર રવર ના ત્યાં રાખે. આ બધાને અહિયાં આ જ આશીર્વાદ જોઈતા છે કે આ બધા દાદાનું જ નિધિ ધ્યાસન 24 કલાક નિરંતર રહે, બીજું કઈ જોઈતું નથી. વરઘોડામ ફરે તારે, વરઘોડામ દર્શન કરે ને ત્યારે રહે, વરઘોડામાં દર્શન કરે ત્યારે રહે. જન્મ જયંતિ વખતે ગમે ત્યારે વરઘોડો હોય કે જન્મ જયંતિ નો દિવસ હોય ત્યારે વરઘોડા માં ફરેલા તો તમને દીદી ધ્યાન રે, ક્લિયર હોય. ક્લિયર એટલે ફૂલ ફેઝ માં હોય. ફૂલ ફેઝ માં જોયું દાદા, હંમેશા પૂર્ણ બરાબર. તે જ વખતે દાદા સંપૂર્ણ હોય છે ને બધે બધ. અમે ધક્કા ખવડાવીએ, અહીંયા જવાનું, ત્યાં જવાનું, આ જવાનું, તે જવાનું, તે બધા અહીંયા આ પગ પાસે કેમ નથી આવતા? દાદા એ કેમ જવું પડે? દાદા ને બધે ગામે ગામ જવું પડે છે તો બધા દાદા પાસે કેમ નથી આવતા? દાદા ને જો કાળ નથી લોકોને કહીએ, ગમે એ આલો તો એ લોકોને મોહ ઉપર મોહ મૂર્છિત થઈ ગયા છે લોકો, એટલે ત્યાં જઈને આપડે જગાડ જગાડ કરી દઈએ આગળ પડી જાય. એક ફરજ ચાખે, ચાખ્યા પછી મને એમ થાય કે સારું છે તો હા સારું, પછી નિરાંત લાગે અને નિરાંત લાગે એટલે પહેરવાનું મન થાય. પેલું જોયું નથી ને પેલા લોકો દગા કરેલા તરફથી, એટલે ડોલર નકામા ગયેલા બધા, એટલે મનમાં એમ કે આમાં શું બીજું, એટલે જાતે ઘેર જઈ અમારું આ જોવા પડતું. તમને રાગે પડ્યા પછી બહુ ડાયા થઈ જાય છે, પેલા તો ના ડાયા થાય. હા જેના દાયા થઈ ગયા ને લાગેલા, તમને હેલ્પ છે પેલો જમણો શંખ આવે ને શંખ શંખ આવે ને શંખ જમણો શંખ તેને કેમ પૂજે જે ચીજ ના મળતી હોય એ ચીજ ને આમ બઉ એ દેખાડે આ સેવ દેખાડે બધું હા પોલમ પોલ છે બધું માણસ પૂજા જેવો જમણો છે રુદ્રાક્ષ જમણો સંઘ બીજો ફરી કરે અરે લોકોને ભણ નહી થાય ખર્ચા કરી નાખે લમણસંઘ ને $2000 ભણ નહી થાય ને ખબર થશે ને બરોબર છે અમે હો તે મને એક અમને તો જમણો શંખ લઈને આવ્યા મફત ભાઈ મારે ઉકીર કેમ મૂકવો જીવડા એનું રહેવાનું ઘર બનાવ્યું તે મારે શું કરવું છે જીવડું મરી ગયું એવું કે તમારું બધું જાય આવું કઈ કામ નહીં જ્ઞાન મળ્યા પછી આવું આ ભ્રાંતિ કહેવાય બધી દાદા જે બધી દાદા શંખ આપી દીધા કે હવે મારે જ બધા શંખ જોઈતો નહીં જગત ક્ષેત્ર આપણા લોકો ક્ષેત્ર જ્ઞાન થયું પછી આપણે સમજ પડી જાય કે આમાં છે બધું બધી વિનાશી ચીજ વિનાશી અને આપણે અવિનાશી આપણે અવિનાશી આ તો આપણે ઘણી જગ્યાએ દેવ દેવી ના ફોટો આગળ જોયે ને કોઈતા એક કોઈતા બે કોઈતા ચાર જાત જાત ના હોય તો આને હું કામ અહીંયા મૂકે એ તો દેવ દેવીઓના ફોટા આગળ જોઈ ને શંખ ને કોઈને ત્યાં એક હોય કોઈને ત્યાં બે હોય એટલે બે દેવી દર્શન કરવા શંખ ના દર્શન ના કરવા ના એટલે મકો આનું કઈ મહત્વ છે કે કેમ એમ તો પછી ગામાએ હું ગુનો કીધો જમણા શંખ ના દલાલ બધા હોય એ લોકો શું કે છે કે આજ કોઈ બકરો મળ્યો નહી કે છે બકરો જોયો તારું ચેતાય ના થોડું થોડું ચેતાય ના ગાવું ચેતાયેલા થોડું એમ પૂછે એને અને ખાલી જ્ઞાતા દુષ્ટા એ કેવી રીતે સંકળાયેલા છે ખાલી જ્ઞાતા દ્રષ્ટા રહો તો ચિત્ત કેવી રીતે શુદ્ધ થતું જાય વાઘેલો પૂછે છે કે હું ખાલી ચિત્ત નો જ્ઞાતા દ્રષ્ટા રહું તો ચિત્ત કેવી રીતે શુદ્ધ થતું જાય ચિત્ત નો ખાલી જ્ઞાતા દ્રષ્ટા રહું તો ચિત્ત કેવી રીતે શુદ્ધ થતું જાય ચિત્ત તો શુદ્ધ થયું થઈ અશુદ્ધ કેટલો ભાગ રહ્યો છે જે તો આ ડિસ્ચાર્જ છે એટલો તે ડિસ્ચાર્જ ભાગ નવું ચાર્જ ના થાય શુદ્ધિ થઈ તારા સાસુ ઉપર સસરા પર બહુ ભાવ ના આવે નહી તો સાસુ સસરા ગમે નહી અરે ધણી કરતા હું બધા વહેલું વહેલું લાગતું ચિત્ત શુદ્ધિ નતું થઈ ચિત્ત અશુદ્ધ હોય તો ધણી કરતા હું વધારે લાગે હાલ લાગે દાદા એ કહ્યું કે પેલા કિંમત કોનાની વધારે ઉઠશે તમે ભાવ ની વાત કરો છો પૂછા ત્યારે નીચે નિશ્ચય આપવા જ છે પછી ના અપાય એના વ્યવસ્થિત તમે નિશ્ચય કર્યો ને આ બધું કેટલા કેતા 20 લાખ 20 લાખ આપવા છે 5000 માં, એવું કેતો ભાવના કરજો ભાઈ, એટલી મોટી રકમ ના આપે સર આપણે, પણ ભાવના એટલી મોટી મારી પાસે આપી દઉં, જેમ તું કહું છું ને 20 લાખ રૂપિયા એટલે કેટલા કેટલા લાખ ડોલર થયા? 2 લાખ ડોલર. હા તો એટલા બધા ભાવના કરવાની તો આયા થયા પાસે આપડે, પણ બધા ભેગા થઈને કરી આપશે ખરા કે છે અહીંથી. બેંક માં મૂકવાની પેલા ઈચ્છાઓથી આપણે કામ કરતા, તો હવે અમારે જે ઈચ્છા છે કે ત્યાં મંદિર માં ત્યાં મોકલવા, એ અમારી ભાવના, તો એ ભાવના પર અમે કામ કરીએ તો એ વધુ શક્તિ થી થાય, તો એ વધુ જ શક્તિ થી છે. બીજું કશું પૂછવા ને? ના દાદા એ તો કહો, એ તો પેલા કહો પછી એ પેલા કહો દાદા, પછી કઈ બીજું કઈ આવશે મનમાં એમ કે. આ તો ગઈકાલે બે પૂછતા હતા તેમાં એક બાકી હતો. ભગવાન તો દર અસલ ન્યાય તો ન્યાય, દયાળુ નહી, દયાળુ તો આપડા લોકો હોય છે ને બધા. એ ઉંદર ને બચાવવા હાર બિલાડી મારે કોને દયાળુ કહેવાય? ઉંદર ના બચ્ચા નું તો મારું કેવાનું દેવ ને હાચવા જોઈએ. હા તો એ દયાળુ કોણ કેવો હોય? એક બાજુ દયાળુ હોય ને એક બાજુ નિર્દય હોય, કેમ દયાળુ? શું છતાં દયા એ મુખ્ય ધર્મ શરૂઆત ક્યાંથી થાય? દયાથી. પણ દયા પૂરી થઈ જાય ત્યારે પછી જ્ઞાની થાય. અમારા દયા ના હોય, બિલકુલ દયા ના હોય. જો દયા હોય તો નિર્દયતા હોય, ત્યાં કરુણા હોય. કરુણા કે આ ઉંદર તરફે કરુણા, બિલાડી તરફે કરુણા, સમજો ને? એટલે ભગવાન કરુણારૂપ હોય. કેવા હોય? દયાળુ. દયાળુ તો દયાળુ હોય તે નિર્દય હોય જ. તમે જોયેલું કે નહીં આપડે ઇન્દ્ર ને બચાવ હોય બિલાડી મારે? આનંદ દયા કેવાય? તમે એવું ભૂલચૂક નહીં કરેલી? ઘણી વાર કરેલી. તમને ન્યાય ખબર ના પડે કે આ અન્યાય કરી રહ્યા છે? નહીં પડેલો. એમ હમણાં પડ્યો તારું બોલે તારે હું જ પડી નઈ ચાલે. પછી કે હું તને બતાવ્યો, એટલે અમારા ફિલિંગ ભાઈ છે બિલાડી ના ભગીઓ ને તે બચ્ચા ને બિચારી લાયલ તો હું દેડો તે બિચારી એમને બે હિરે ભૂસા મરી જાય બિચારો. હા તો બે બધો અમે જોઈએ નિરીક્ષણ નિરીક્ષણ કર્યા કરીએ કે શું થઈ રહ્યું છે. મોટા સાધુ મહારાજ હોય ને તે આમ દયાળુ બહુ હોય. નાના જીવડા બીવડા બધા આમ પર દયા રાખે બધા. શિષ્ય ઉપર આપણે લગે કે આ નિર્દય માં છે શિષ્ય ના તો બધું ને દયાળુ હોય, નિર્દય હોય જ, થોડો પણ વધતો છે. એ આજે તમને સમજવું પડે એવી વાત છે ને? આપડે લોકો અંતર ત્યાં તો કસ્તમ તો દાદા કહ્યું તા એમ કહ્યું કે આ તો દયાળુ નિર્દય હોય. તમારે દયા કરો છે જોડે, નિર્દય નહીં તો જોડે એને તાર બાપ લઈએ છીએ બગાડી દઉં. મોટો દયાળ નો પોટલો આવ્યો છે ને ભગવાન ન્યાય છે અને કરુણા. સારો પ્રશ્ન છે ને ગોયલજી. ન્યાય ને કરુણા હાથે કેવી રીતે આવે તો કેટલું મુશ્કેલ વાત છે. ન્યાય અને કરુણા બે સાથે કેવી રીતે આવે તો બહુ મુશ્કેલ વાત છે. ન્યાય ને કરુણા, ન્યાય એટલા જ માટે અન્યાય અને ન્યાય દેવ સરખા છે. એટલા માટે ન્યાય, ન્યાય એટલા જ માટે બિલકુલ કોઈ જાત નહી. અન્યાય પર નથી જગ્યા, ન્યાય પર કઈ નથી, ન્યાય થી નથી જગ્યા. એવા પણ આમ વ્યવહાર માં કેવું પડે ન્યાય. બીજી વાત કરો, સારા પ્રશ્ન કરે છે. ફરી બંધાવા જેવું છે, તે તું તબકાતું પડે. મૂળ ભાવ છે એ તો રહ્યો જ નથી. જે મૂળ ભાવ કર્મ છે તે બંધ કરી છે, પણ આ જે ડિસ્ચાર્જ ભાવ છે એ ઈચ્છાઓ થાય છે, બધી ડિસ્ચાર્જ ભાવ છે. વિચાર એ જુદા વસ્તુ, વિચાર તો વિચાર કરીને બંધ થઈ જાય, ચૂપ થઈ જાય. વિચાર નું ઘૂંચળું એમને મન વિચાર ના આવતા મન નહીં. ભાવ તો આપણે ભાવતો હોય ને તે બિદાળે શું ભાવે, એ ટકાઉ હોય. વિચાર થયા જ કરવાના. તો વિચાર તો આપણે અહીંથી ગાડી જતા હોય ને દાદર સ્ટેશન થી માસી બાંધતા જઈએ, તો પછી એક જગ્યાએ એક્સિડન્ટ થયેલો દેખે એટલે આપણું મન પછી શું કે એક્સિડન્ટ થશે તો ભાઈ નોંધ કરી અમે, એટલે પછી બીજા બીજી વખત સત્સંગ ની વાત કરી. પછી એવું એને કે છે એ રડા રડા ની પાસ ચેતવે. વિચાર ખરાબ આવે અને એ ના કરીએ તો એ બી તપ કહેવાય. હા, ધ્યાને ધ્યાન ના રાખે તપ કહેવાય. તપ કહેવાય. વિચારો ઉપર ધ્યાન ના રાખે તો હા તપ કહેવાય. મોટું તપ કહેવાય, મોટું તપ કહેવાય. વિચાર ઉપર ધ્યાન નહીં રાખવા, વિચાર ને આમ જોયા કરીએ એટલે મોટું તપ કહેવાય. જેથી આપણે વિચારો જોયા જ કરવાના છે ને, આપણે આપણે વિજ્ઞાન વિચારો જોયા કરે, બધા તન્મયાકાર થઈ જ જાય. સારા વિચાર એટલે ગમે તેવો માણસ હોય તો તન્મયાકાર થઈ જાય, અને ખરાબ વિચાર આવતા છેટો રે. છેટો રે અથવા એનો જીવ બળે. જીવ બળે, ચું ચું ચું ચું બળે. તો તપ ચૂકી ગયા. હા, તપ ચૂકી જાય. જીવ બળે એટલે તપ ના થાય. કિર્બન તમે કોને લખેલા છે? સારા વાક્ય છે. તમે પેલું કહ્યું ને કે ભાવ એટલે સિક્કો વાગી જાય, એ પછી વાત અટકી. એ જરા સમજાવો ને. ક્યાં સિક્કો લાગી જાય? તમે હમણાં બોલતા હતા પછી અટકી ગયા કે ભાવ એટલે એક સિક્કો વાગી ગયો એમ. અમારો બધાની જોડે ભાવ કેવો હોય? એક જ પ્રકારનો હોય. એ અવરું કરે તો એમાં બાદ બાકી ના કરીએ. અમારે રકમ તે રાખીએ, બાદ બાકી કરીએ પછી અમારો ભાવ ખરાબ થઈ જાય. એ તો અવરું કરવાના છે એની સમજણ ઓછી. તમે મેં અવરું કરો તો એમ બાદ ના કરીએ, બાદ કરી રહેશું. ભાવ તો કાયમ ન રાખીએ. પેલું ભાવ કર્મ એટલે કર્મ બંધાય. ભાવ કર્મ એટલે જો આ કર્મ બંધાય નઈ, આ છૂટી જાય. અને વિચાર જોયા કરવાના, બીજું શું કરવાનું. ભાવ કર્મ તો જે ઈચ્છાઓ થાય ને એ પૂરી થઈ જ જાય. વિચારો પૂરા થાય કે ના થાય એ તો જોયા જ કરવાના. પણ ભાવ કર્મ ની ઈચ્છાઓ તો બધી પૂરી થતી જ જાય. સિનેમા જવાનો ભાવ થતો હોય તો દયા એક બે દાડા પછી પાંચ દાડા પછી દયા વગર રહે નઈ. ભાવ છે ને આવે જે થવાનું હોય તેના ભાવ આવે. એ ફોરકાસ્ટ છે, કમિંગ ઇવેન્ટ્સ કાસ્ટ તે શેડો દીપો, તે શેડો જ છે ભાવ. આપણે વિચારો એવું નથી, વિચારો તો ગમે ત્યારે છૂટે, ગમે તે વખતે ઉનાળા દાડે વરસાદ લાવે એવો વિચારો હોય. વિચારો ગમે ગરીબ કે છે એક્સિડન્ટ થશે તો આપડે જો એને ગભરીએ નઈ અને આપડે કઈ ભાઈ નોટ કરી એટલે તારા પાસે સત્સંગ ની વાત કરે ને, એવું કશું નહીં. એને એમ નથી આપડે ગભરાઈ જઈએ તો એ શું કરે પછી. નોંધ કરીએ અમે કહીએ કે અમે ટોટે એક્સિડન્ટ થશે મરી જવાશે તો દોટે આપડે એમ કીધું કે મન ના વિચારો કે ભાવ બગડે કોઈ બેને ખારી કરી બનાવી વિચાર બગડે તેના હતો ને ના, પણ કોઈ આપણું કોઈ બગાડ્યું ને આપડે એને કહેવાનું નહીં એ તપ કહેવાય. હા કહેવાનું નહીં એ તપ કહેવાય. અને કેવું હોય આવું પછી કે કહીએ નહીં તો એને ખબર ના પડે કે મારી ભૂલ થઈ હતી. હવે જો એ પોતે કઢી ખાવાની હોય તો એને ખબર પડી જાય. પણ બનાવીને પછી કઢી જતી રહેવાની હોય તો પછી એને ખબર ના પડે. એટલા માટે આપણે એને કહેવું જોઈએ કે આજે સવારે મારે તો આવી રીતે ભૂલ થઈ હતી. માણસ બધા ભૂલને પાત્ર છે. જુઓ ને તમે આજ કઢી બનાવી હતી ને જરાક મીઠું સાજ ઓછું હતું કે આપણે પહેલી ભૂલ દેખાયા પછી એની વાત કરી એટલે એને ધક્કો ના લાગે. નહીં તો વાત ના કરીએ. મેં ખાવાની હોય હું ઘણા ફેરા છતાં ચામાં જરા ખાડ ઓછી આવી હોય કે રહી ગઈ હોય ને તો અમે ત્રીજા માંથી બૂમ પાડીએ નહી પીજીએ અમે. પછી પેલા કે દાદાજી ખારે મંગાવી નહીં કે છે તારે તમને ખબર પડે ને અમે કહીએ. તમે કઈ ઓછા ચા લાગશો બધા દાદાજી. આપણે તપ કરવાનું કીધું એ તપ કરીએ એટલે સહનશીલતા આવી. સહનશીલતા નહીં રાખવાની, સહનશીલતા છે લેટગો કરવા એટલી જ. બહુ સહનશીલતા કરે ને એ તો સ્પ્રિંગો કૂદેલી પછી ભગવાન જોડે લડી પડે પછી. સહનશીલતા કરનાર સહનશીલતા થી સ્પ્રિંગ ને દબાવવા જઈએ. એ સહનશીલતા થોડીક રાખવાની તે ખાલી નામ પૂરતી કે લેટગો કરવું, બસ લેટગો કરવું. તમે એવું નહીં કરતા કોઈ વખત લેટ ગો? ઘણું કરીએ છે. હા એ કિસ્કા હે આવા તો દાદા તમે કહો છો કે તમને દાદા મળ્યા છે તો હવે ભાવ કરીને છૂટી જાઓ. ભાવ કયો અને કેમ કરો તે સમજાવો. આ ભાવ છૂટવાના ભાવ, છૂટવાના ભાવ કરીને છૂટી જાવ. હવે આ બંધાવાના ભાવ અત્યાર સુધી બંધા બંધા કર્યા, છૂટવાના ભાવ ને કોઈ બોધનાર નથી. જેને છૂટવાના ભાવ ઉત્પન્ન થાય ને કે મારે આ છૂટી જોઈ છૂટી જોઈ એને કોઈ ભગવાન બાંધી શકે નહીં. અને બંધાવાનો જે ભાવ હોય એને કોઈ છોડી શકે નહીં. શું કહ્યું ને છૂટવાના ભાવ હોય ને ગમે એવો ના લાયક હોય પણ છૂટવાના ભાવ નિરંતર આવે છે તો એને કોઈ ભગવાન બાંધી શકે નહીં. એનું ન લાયક એ બાંધી શકે નહીં એને. છૂટવાના જ ભાવ છે, ગમતું જ નથી. તમને તો છૂટવાનો ભાવ નથી આવતો ને. મોટલ છે પછી એ બધું છોડવાનું છે હવે એમ વાગેલા થોડું અવાજ પડી ગયા પૂછો પૂછો આજ બધું દાદા ભેગા થયા છે બે દિવસ કાલ નો દિવસ દાદા ઈચ્છા ના હોય છતાં અવિવેક અને ભૂલ કેમ થઈ જાય ભાવ ના હોય છતાં એનું નામ જ થશે ને એનું નામ જ છે તે આ કર્મ નો ઉદય ને આપડી ઈચ્છા ના હોય તો થઈ જાય એને અટકાવાય ખરા એને હલકા કે ઓછા કરાય ખરા શું થાય ઓછા કરાય અથવા એને ઓછા નવું આવક નથી માટે ઓછું થાય નવું આવક હોય તો તમારે પ્રયત્ન કરવો પડે બધો પણ આવક બધું બંધ થઈ ગયું છે તમારે વારે ફેરફાર થાય છે કે નહીં થતો ક્યાં ગઈ ફાઇલ નંબર 2 ફેરફાર થાય છે ફેરફાર થાય છે બને દે સુરવીર છે તને હું મોક્ષે લઈ જશે ફ્રેન્ડશીપ છોડીશ નહીં આપડે ફ્રેન્ડશીપ તો જોઈએ જ નહીં સહારો તો જોઈએ ને કોઈનો માણસ સહારા વગર ક્યારે રહી શકે જ્ઞાની પુરુષ એટલા જ સહારા વગર રહી શકે કોઈને ભગવાન નો પણ સહારા નહીં એમને કઈ જરૂર નહીં નિરાલંબ કહેવાય પોતે આત્મા થયા ને આત્મા રૂપ અવલંબન તમારે શુદ્ધાત્મા નું અવલંબન લેવું પડે જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી પૂરું થશે એટલે તમે શુદ્ધાત્મા થઈ ગયા પછી અવલંબન લેવાનું શું હસમુખભાઈ જવાબ લાયા છે કે કાગળ લાયા કાગળ લાયા છે પછી પૂછતા નથી હસમુખભાઈ તમે મને પૂછો તારે હા તો તે અમને બે ત્રણ પ્રશ્ન પૂછ્યા બેન દિન સારા પ્રશ્ન પૂછ્યા પેલો પ્રશ્ન પૂછો તો ભગવાન દરેક જીવ માં ભગવાન બેઠા છે તો જીવ ખરાબ કામ કરતા કેમ અટકતા નથી ભગવાન ખરાબ કામ કરે છે તે જોયા કે હારા કે છે તે જોયા કે છે ભગવાન ને ખરાબ સારું છે ને આ તો લોકો એનું નામ પાડેલું સમાજે સમાજે નક્કી કર્યું કે આ ખરાબ ના આપણામાં નાતે જાય તો ખરાબ કહેવાય અને કોઈ લોકો નાતે જાય સારું કહેવાય તો સારું ખોટું ભગવાન તો નથી આ લોકોની ગોઠવણી છે શું છે ચોરી કરે તે ખરાબ કહેવાય ચોર ને આપણે પૂછીએ તે ચોરી મારા બાપ દાદા ધંધો છે બિઝનેસ છે ગજવા કાપવાનો બિઝનેસ છે બધા બિઝનેસ કરતો હોય તેને આપ કેમ ખોટું છે જ નહીં એટલે તમને કઈ નિકાલ થઈ જશે સારું ખોટું એવું છે જ નહીં ભગવાન તો આ તો બુદ્ધિ ના ખેલ છે બુદ્ધિ ના ખેલ આ તો બુદ્ધિ છે દરેક નામ પણ સમાજ નો બંધાણ જેવું આપડે તો નાતરા ના થતા હોય આપડે નાતું થાય બઉ દુઃખ એ ખોટું થઈ ગયું ખોટું અને હલકી નાત માં નાતરા રોજ થાય છે આપડે મમસાર પેલો કરવાનો હોય તો મહાદુઃખ અને મુસલમાન ખુશ સુખ થઈ જાય કઈ વાત સાચી બંને ભગવાન ત્યાં બધું સાચું મારી સરખો છે બરોબર પછી બીજો પ્રશ્ન પૂછે ભગવાન ન્યાયી છે દયાળુ છે અમે ના દયાળુ નથી ભગવાન ન્યાયી તો છે પણ દયાળુ નથી કેમ દયાળુ નથી કારણ કે દયાળુ હોય તે નિર્દયી પણ હોય શું હોય જે માણસ દયાળુ છે એ નિર્દયી હોય જેટલું માની લેવું તે ઉંદર ને બચાવવા સારું બચાવે ને બિલાડી ને મારે, તો ઉંદર ની ઉપર દયા કરી બિલાડી પર નિર્દયતા કરી, કેવી નિર્દયતા? બે બચ્ચા હોય બિચારી રખડી મરે, ખબર પડી ને, બે બચ્ચાને ધવડાવવા માટે એ કઈ બહાર ખોરાક ખાય તો ધાવણ આવે, અને ધાવણ એટલું નહીં પણ આટલું બધું ઉંદરી બચ્ચું આપવું પડે તે હું જોઉં તો એક ઉંદર બચ્ચો હું લેતી આવે ખવડાવે બેન, એનો ખોરાક છે ને એમાં આપણે એમને દેખો, આપણને કરવાનો અધિકાર નથી. એ તો આ દરિયામાં કઈ ખેતીવાડી થાય છે તો અનાજ પાકે છે, શું ખાતા છે લોકો? બરોબર છે, અમથા બહુ ડાયા બહુ, અને પછી મેં તપાસ કરેલી કે ગમે ભીખાય ભૂખી હોય બિલાડી, પણ જો પેલું છસંદર આવે ને નહી ખાંદર જેવું જ હોય છસંદર, જોઈ લો છસંદર છસુંદર ક્યાં જોયેલું? ગામડામાં કઈ જમ્યામ ના હોય ખરા છસુંદર એમ નહીં ના છે ભૂખી ભાઈ પૂછે છે શ્રદ્ધા અને વિશ્વાસ તફાવત સમજાવો. સંસારી બાબતમાં જે હોય ને તે વિશ્વાસ કહેવાય, અને ધાર્મિક બાબતમાં શ્રદ્ધા કહેવાય. શું કહે? ધાર્મિક બાબતની માન્યતા હોય આપણને શ્રદ્ધા કહેવાય, અને શ્રદ્ધા એ દર્શન કહેવાય દર્શન, અને વિશ્વાસ એટલે સિન્સિયરલી એમાં શ્રદ્ધા ના હોય. પડી સમજ તપાસ સમજી ગયો? લખી આવ્યા શું વાગે લાયા છે બે બધા લાવો થોડું થોડું એક એક જણા આપે. જબકે મોતી પરોવી લે ને પાંચરો થઈને વાત સમજ, એ સમજીને દાદા તમને પામી ગયો છું એવું લાગે છે, પણ બહુ ઘાડ અનુભવાતો નથી એટલે અમારા આવરણ બહુ હશે એટલે આવરણ તો હોય જ બધાને હોય, પણ ભેગામાં છતાં તેથી આ આવરણ ખસતા નથી. આ થોડા દાડા ભેગા રહ્યા તો થોડા આવરણ ખસી ગયા, મહિના રહ્યા તો કેટલો આવરણ ખસી ગયા. બરોબર છે, એવું રહેવું પડે. આપણા આવરણ એટલે એ તો ઘણા હોય, તમારું ઘરનું માગવાનો ખર્ચો થાય, પ્લેન નો ખર્ચ થાય પણ કરીને દાદા પૈસા તો ખર્ચવાના છે, જાત માટે ના ખર્ચ્યા તો કોને માટે, આત્મા માટે ના ખર્ચ્યા તો શું દેહ ને માટે ખર્ચવાના, જ્યાં તરત ખર્ચવાના છે. જોડે કોઈ લઈ ગયેલું નહીં લઈ જવાતું હોય તો મૂકીને કોઈ જાય એવું નથી. બાપા 10 લાખ નું દેવું મૂકી જાય ખરી વાત. અરે આ જે છે એ બરોબર, મારે આપડે સમજી લેવું પેલેથી કે આ રિવાજ છે આઈનો, એટલે આપડે બાપા જે આપી દે એટલું છોકરા ને આપી, અને બીજું હા નહીં તો છોકરો દાવડ્યો થશે, એવું આપડે સમજી લેવું જોઈએ. અને ગયે અવતાર આપ્યું હતું તે અવતાર મોઢેલો પામ્યા તે મજા કરી મહેનત કરી મરી જાય નોકરી બાછેડો કરી દમ નીકળી જાય ના નીકળી જાય બાર ચેન્ડ નોકરી હરકે દમ નીકળી જાય.